بسم الله الرحمن الرحيم. والسماء ذات البروج واليوم الموعود وشاهد ومشهود قتل أصحاب الأخدود. قسم છે નક્ષત્રો વાળા આસમાનની અને તે દિવસની કે જેનો વાયદો કરવામાં આવ્યો છે ને સાક્ષી આપનારની તથા જેની સાક્ષી આપવામાં આવે છે તેની ખાઈવાળાઓનો નાશ થાવ યાની કે ખાડો ખોદેલાઓનો નાશ થાવ. النار ذات الوقود اذ هم عليها قعود. કે જે ખાડાઓ મોટા બળતણવાળી આગની હતી જ્યારે કે તેઓ તેના કાંઠે બેઠેલા હતા. وهم على ما يفعلون بالمؤمنين شهود. અને ઈમાનવાળાઓ સાથે જે વર્તાવ ચલાવી રહ્યા હતા યાની કે જે ખરાબ વર્તાવ તેનો તમાશો તેઓ પોતાની નજરે જોતા હતા. وما نقموا منهم إلا أن يؤمنوا بالله العزيز الحميد. અને તેઓએ તેમની પાસેથી સિર્ફ એટલા માટે આ વેર લીધું કે તેઓ જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા હતા. الذي له ملك السماوات والأرض والله على كل شيء شهيد. એ અલ્લાહ ઉપર કે જેની આસમાનો તથા જમીનની બાદશાહત છે ને અલ્લાહ દરેક વસ્તુનો સાક્ષી છે ગવાહ છે. إن الذين فتنوا المؤمنين والمؤمنات ثم لم يتوبوا فلهم عذاب جهنم ولهم عذاب الحريق. بيشك જે લોકો ઈમાનદાર મર્દો તથા ઔરતોને તકલીફ આપવા પછી તોબા કરતા નથી તેમના માટે જહન્નમની સજા છે અને તેમના જ માટે આગમાં બળવાની સજા પણ છે. ઇન અલ્લાઝીન આમનુ વઅમિલુ સ્સાલિહાત લહુમ જન્નાતુ તજરી મિન તહતિહાલ અનહાર ઝાલિકલ ફૌઝુલ કબીર. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા નેક આમાલ કર્યા તેમના માટે બાગ બગીચા છે જેમની નીચે નદીઓ વહે છે ને એ જ મોટી કામયાબી છે મોટી જીત છે. ઇન બતશ રબ્બિક લશદીદ. બેશક તારા પાલનહારની પકડ ખૂબ જ સખત છે. ઇન્નહુ હુવા યુબદિઉ વયુઈદ વહુવલ ગફૂરુલ વદૂદ ઝુલ અર્શિલ મજીદ. બેશક એ જ નવેસરથી પેદા કરે છે અને બીજી વખત કયામતમાં પણ પેદા કરશે અને તે મહાન બક્ષિશવાળો ને મહાન મહોબ્બતવાળો છે. અર્શનો માલિક સિંહાસનનો માલિક ને ગુણગાનવાળો મહિમાવાળો છે. જે કાંઈ ચાહે તે કરીને જ રહેનાર છે. હલ અતાક હદીસુલ જુનુદ ફિરઔન વ સમુદ. ભલા તારી પાસે લશ્કરોની ખબર આવી યાની કે ફિરઔન તથા સમુદના લશ્કરોની. બલિલ લઝીન કફરુ ફી તકઝીબ. વાત આ છે કે જેઓ ઈમાન નથી લાવ્યા તેઓ આ કુરાને મજીદને જુઠલાવવામાં મજા રહે છે. વલ્લાહુ મિન વરાઇહિમ મુહીત. અને અલ્લાહે તેમને પાછળથી ઘેરી રાખેલા છે. બલ હુવા કુરઆનુમ મજીદુન ફી લૌહિમ મહફૂઝ. બલકે તે એક માનવંત ઇઝ્ઝતમાં બલંદ કુરાને મજીદ છે જે લૌહે મહેફૂઝમાં લખેલું છે, યાની કે હિફાજતવાળા લખાણમાં લખેલું છે.